ની હાજરી થી આ બધું બને છે, માટે નિમિત્ત ભગવાન છે. આમાં શું છે? હા, કરતા થયો તો ક્રિએટર, ક્રિએટર નો અટકું ભાર થાય, પણ બોલતા સર નહીં આવતી. ભગવાન ને કુંભાર બનાવીને શું કામ છે? ભગવાન તો મેં હું જાતે બધા જોઈ રહ્યો છું, અને આ બધા જોઈ રહ્યા છે. મેં દિવ્ય દેખ શું આપી તે ભગવાન એવા હોય? ભગવાન તો ભગવાન જ હોય. શું એટલા સાચી વાત? આપણે અહીં બેઠા હોય તેને સમજાય, બહાર ના સમજાય. હવે આ પાણી છે તે વરસાદ વરસાદ થાય છે, H2O થાય છે, એ ક્યાંથી લાયા કે છે? પ્લેટો પર જુઓ, હું કરતો હોય પ્લેટો પર ના થાય કે શું કે છે? હું જો કરતો હોય વરાળ તો પ્લેટો પર થવું જોઈએ કે છે, એટલે હું આનો કરતા નથી. તમને સમજ માં આવી ને? પછી આપડે દરિયા ને ચોટી પડીએ કે તું આ વરાળ કરું છું, હું કરતો હોય તો રાત્રે આવો, રાત્રે જુઓ. રાત્રે તો એ થાય વરાળ, હું નથી કરતો. નૈમિતિક કરતા એ દરિયો ને બે ભેગા થાય છે, એટલે આવું થાય છે. પણ નૈમિતિક કરતા કરે કે કરતા જગત કોઈ નથી. શું કહ્યું? એ સમજો તો આ જગત ના બધા દુઃખો છે તે દુઃખો કેમ જાય છે? ગોડી વાત હવે સમજીએ, તમને સુખ થતું છે. આપડે માછી ને મામા કરીએ તો માતો તો માછી ને મામા થયા કરીએ, એમાં શું અવાજ આવે? મજા આવે એવું આ કર્યા કરે? માને મા તરીકે ઓળખીએ, માછી ને તો મજા આવે કે આ તો માછી ને મારી મા રહી ગઈ દવા ખરાબ છે એ નો મારી ઓળખું ના જોઈએ બધું. એટલે સાચી વાત, અમે સાયન્ટિફિક બધી રિઝલ્ટ મેં જોઈને બોલું છું. આ શાસ્ત્ર ની વાત એટલે નહીં, બધું આખું રિઝલ્ટ જોઈ બોલું છું. અને ત્રિકાળ ચોખ્ખી વાત છે આ, એટલે કોઈ ચેકો ભારી ભવિષ્ય ના મારી એવી વાત છે. અમે તો થઈ બધી આ વાત બધા પુસ્તકો છપાઈ ગયા એટલા માટે, અને જગત નું કલ્યાણ થવું જોઈએ. આ જો બફારો જો ચિંતા ઉપાધિ આટલા ડોલર ને આટલી બધી એમાં આટલી બધી સાહેબી છે, કોઈ બેસતા હોય આટલું બે એક ફૂટ ડબાઈ જાય કોઈ શું નહીં આ લોકોને, અને આટલું બધું ઇઝીનેસ છે તોય અનઇઝી થઈને ભયા કરે છે આ લોકો. ઇઝીનેસ નથી આમ બેસતા હોય ફૂટ ડબાઈ જાય નહીં તો અમને અનઇઝી મળે પર જતી નથી. એનું કારણ શું છે? ઘોર અજ્ઞાનતા ફરી વળી, ઘોર અજ્ઞાનતા. હું એ જ એના માટે 73 વર્ષે ફર્યા કરું છું. દાદા, આ પરમાણુ ની અંદર સ્પેસ ના આવી જાય? પરમાણુ ની અંદર ઇલેક્ટ્રોન ને પ્રોટોન ને એ બધાની વચ્ચે જે સ્પેસ હોય પરમાણુ જે એટમ હોય છે ને એની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન એ બધું હોય છે, તો એને સ્પેસ ના કહેવાય? એ એટમ છે ને એ પરમાણુ નથી, એ તો અણુ છે. અણુ ને અણુ વિભાજન વાળું હોય, અને પરમાણુ કોને કહેવાય? જેના વિભાજ્ય થાય ના છે કે એનું નામ પરમાણુ કહેવાય. શું? અવિભાજ્ય હોય, એથી પછી નાનો ટુકડો થાય નહી. એટલે પરમાણુ બહુ નાનું છે કે જેની કોઈ અંદર કોઈ બીજી વસ્તુ ભરી નથી. આમાં બીજા બે ચાર પરમાણુ ભેગા થાય કે એટલે પછી એટમ થતો જાય, અને એટમ થાય ત્યાર પછી મેં પ્રોટોન ને બધું ઉભું થાય, બધું એની અવસ્થાઓ છે બધી. બાકી પરમાણુ કોઈ જોઈ ના શકે, કોઈ દુર્બીન કે કોઈ એવું સાધન નથી પરમાણુ માણસ જોઈ શકે. એક કેવળ જ્ઞાની જે અન્વેષ છે તે મને એવું નહીં દેખાતું પરમાણુ, કારણ મારે ત્યાં ડિગ્રી ઓછી છે. આત્મા ની હાજરી થી જ ઉભું થાય છે, એ ના હોય તો થાય નહી. માટે નિમિત્ત કરો. હવે નિમિત્ત ને નિમિત્ત કરતા હોય એને સાચો કરતા કહીએ તો ગુનો છે. શું કહ્યું? અને તમારું નામ શું? ગૌરાંગ નાણાવટી. હવે તમે શું કહો છો કે ગૌરાંગ તો તમારા શરીર નું નામ છે, એ બરોબર છે, પણ તમે જે કહો છો હું ગૌરાંગ જ છું, એ તમે ચીટિંગ કરો છો લોકોને. લોકોને ક્ષેત્ર છે. તમારે એમ કેવું છે કે મારું નામ ગૌરાંગ છે, પણ આ તો ના, હું જ ગૌરાંગ જ છું. પાછું માય નિયમિત ગૌરાંગ બોલે. શું કહ્યું? માય નહીં મારો તો આ જુદું હોય કે ના હોય? વ્યવહારિક રીતે એવું કેવું પડે ને, વ્યવહારિક રીતે તો કેવું પડે ને, વ્યવહારિક રીતે કેવું પડે નહીં, એનો વધુ નથી. વ્યવહારિક રીતે હું કઉ છું કે હું અંબાલાલ છું, પણ હું ગૌરાંગ જ છું. તું દિલીપ છું એવું જ જાણતો તમે બધા, એવું જ જાણે. કારણ બીજું એને, કારણ કે હા વ્યવહારિક રીતે હોય ને તો ગૌરાંગ ને ગાળ પડે તમને અસર ના થાય છે. વ્યવહારથી મને ગાળ પડે અસર ના થાય, કારણ કે હું વ્યવહારથી છે. આપડે ડોલર લઈ જાય તો તમને અસર થાય કે ના થાય? મને અસર ના થાય, કારણ કે વ્યવહારથી છે. મારે ડોલર મારે એટલે તમે વ્યવહારથી નથી માનતા. વ્યવહારથી માનવાનું વધુ નથી. વ્યવહાર ડ્રામેટિક છે, ડ્રામેટિક છે. ડ્રામામાં ભર્તુહરી રાજા રડે કરે, પણ અંદર જાણતો હું લક્ષ્મી છું. એટલે આ ડ્રામા છે, પણ ડ્રામામાં હાથું માની બેઠો છો ને. જો તું હાથું માની બેઠો છો ને, દાદા હાથું હાથું જ માની બેઠા ને દરેક. મહિલામાં જુએ તો આથી જ જુએ. હા મારી વાઈફ અને પેલી વાઈફ, હા મારો હસબન્ડ. તો મોટા માર માર કે મારી મારી એની સાયકોલોજી છે કે એટલી બધી થઈ જાય. તે 15 વર્ષ પછી જો કદી પેલી કઈ એક ભાઈ મરી ગઈ, તે ખૂબ રડતો. મેં સારા વાત તો રડે, આટલો બધા રડે તો દુઃખી થઈ જાય. પાછી ના આવે, જો પાછી આવે તો હું રડવા લાગુ તમે. મને વાંભે વાંભે રાતે શું દેખાય છે? અરે મને શું થયે કઈ ભૂતભૂત થઈ નથી ના, પણ કે મને તો એને ગમતું નહીં. શું કરી પડે? આવે તો કે હવે એવું બે ત્રણ છોકરા મૂક્યા છે ને, મેં કોઈ એને હાથે મોટ છોકરા રાતે તારી ફરજો વધારી લે. હવે એ તો ગઈ બિચારી, હવે ગાડા બે પંડ્યા વચ્ચે એક પંડ્યું ઉભા ગયું. જેમ તેમ કરીને ધકેલીને ગાડું કાઢ ને ચલાવીને, બે પંડ્યા હોય ને તે એક ભાગી જાય તો શું કરે તારે? એટલે સાહેબ, પણ મને તો આ તો સાંભળતી બંધ ના થાય કે છે. તમે તને કરી આલું કહ્યું. પછી મેં કહ્યું, મેં કહું 15 વાર પહેણ્યા પહેલા બે વાર અગાઉ પહેલી મળી હોત અને ટ્રેનમાં મળી હોત ને તારી જગ્યા પર બેસી ગઈ હોત તો શું કહું એને? ઉઠે દી ક્યાંક નાખે દિલીપ. હે હા ઉઠે નહીં તો આ થઈને કોણું ગાયું ઉઠાય મેળે? તમે આ તારી હતી તો એવું કરવું જ નહીં. કશું તારે લેવા નહીં દેવા નહીં. આ તો મોયરા બેઠી લે મારી મારી મારી. સાયકોલ ઇફેક્ટ થઈ ગઈ છે યાર. હું શું થઈ ગયું? કોઈ પણ વસ્તુ તમે સાયકલ આ મારું મારું કરે ખરે એ ખોવા જાય તમે ચિંતા થાય. સાયકલ ઇફેક્ટ છે, બીજું કશું નથી. આ રિયાલિટી નથી આ. એટલે પછી મેં એને શું કહ્યું? મને થાય જો મઠાડું હોય તો મારા કયા પ્રમાણે કહે એક મહિના સુધી 2-2 કલાક સુધી બોલ શ્રી નો ફોટો મૂકી. નોય મારી નોય મારી નોય મારી નોય મારી નોય મારી નોય. તે કહ્યું મને મટી ગયું બધા. કારણ કે પામ ફેર્યો મારી કઈ વાંટો ફેર્યો તો નોય મારી કઈ વાંટો કર્યો ને બીજો વાંટો જ તે. હું આવી સમજાય વિજ્ઞાન ના નથી સમજાય. સમજી ગયું? આ વિજ્ઞાન ના સમજીએ તો પછી દુઃખી થઈ ના છે. આપડે ખોઈ પેલા જ આપડે નવ માર નવ બાર કરી રાખ્યું હોય તો શું કઈ ખાવાનું છે? કોઈ લઈ જાય કે ના મારી કરે તો ના લઈ જાય. આપણું હિસાબ છે ને, આપડે ના કહે તો છોડે નહી. તમને સમજે ને આ વિજ્ઞાન? હા, ખાલી ઇફેક્ટ જ છે. એટલે અમે દુખ્યા દુઃખ વગર ના થઈએ, તમને દુઃખી વગર દુઃખ ના ભરાઈ દઈએ તમને. તો સાયન્ટિફિક શોધખોળ છે આ બધી, વૈજ્ઞાનિક શોધખોળ છે. અક્રમ વિજ્ઞાન છે આખું, સિદ્ધાંત છે આખો. કેટલા પુસ્તકો દર સાલ 2 લાખ તો પી ઓફ કોસ્ટ પુસ્તકો આવે છે. જો અહિયાં પુસ્તક તમને મળશે, તમે માગજો. આપણા દેશમાં જન્મ છે, હિન્દુસ્તાનમાં જન્મ છે, એનો હેતુ ઊંચી નાતવારાઓને નીચી નાતવારાને ઊંચી ના થવું, એના માટે નીચી નાતવારા ઊંચી નાતવારાને સેવા કરવાની છે. ઊંચી નાતવારા થવા માટે અને ઊંચી નાતવારાને શું કરવાનું છે? હું એવાય એટલું જાણવા માટે પ્રયત્ન કરતા હુધી, એ પૂરું થતા હુધી આનો આશ કર્યા કરવાનું છે. એટલું જાણવા માટે આપણે ઊંચી નાચવાનું છે, સમજ ને? જેને થોડી મહેનતથી ખાવાનું મળે છે, તમે જોયેલા દેશમાં થોડી મહેનતથી ખાવાનું મળે એવા. હે, અને નીચી નાચવાનો તો બિચારો આખો દાડો ઘડી ઘડી કરે ઉતાર લવાર. એ બધા મજૂર ને છે તે 10 રૂપિયા આપીએ ને, તે વાંચે પેલા શેઠ પાસે રૂપિયા લેવા જાય ને કે શેઠ મને રૂપિયા આવે, મારે ખાવાનું નથી, ઘેર કે શું અનાજ પાણી નહીં મળે, જા તારે વન નોટ છે અત્યારે ઉડતો ચડી મહેનત કરે ને, અને તમને ઘેર બેઠો ખાવા મળ્યું નહીં, નથી મળતું થોડી મહેનત ને. તો પછી એનો આપણે સદુપયોગ કરી, હું એમાંય કોણ છે સમજવું જોઈએ, અને આ ફોરેન વાળું હું એમાંય જાણવાની જરૂર નથી, કારણ કે એમને તો આ એ ક્લિયર ઇન્દ્રિયોમાં જ મસ્ત છે. શેમાં મસ્ત છે? આંખમાં, ખોનમાં, નાકમાં, જીભમાં, બીજી પેલી ઇન્દ્રિયો જીભ એમાં જ મસ્ત છે. આખો શું કહ્યું અત્યારે? હા, એની આગળ એક આ ડુંગર હોય, એને એ પોખું નીકળ્યું, એક પથરો એ 10-12 આટે કુટો આમ પડ્યો હોય, ઓ ફોટા લે લે કરે, અને આપણા લોકોને કઈ ફોટો લે કે શું રે વાત કે કઈ ઇન્દ્રિયો મસ્ત છે હાલ તો એમ થાય છે. હા, તો આગળ એરપોર્ટ પર જતો હોય ને તો લેડી જોડે હરે હોય હાથ ઘાટ ઘાટ કરે, અહીં બહાર જઈએ ને તો કે તો હાથ ઘાટ ઘાટ કરે કરે મસ્ત જ આખો દર ચીત જ એમાં. અને આપણા લોકો ને ભજે કલદાર કલદાર મસ્જિદ, અને લગ્નમાં જવાનું હોય તો આમ કોને કર્યું, કોણ નહીં કર્યું, કોણ કરતું, કયા નહીં કરતું જોયા કે તે માન, તો માન બજાર ઉભું થાય, અને અમારે જાય લોક બજાર, આ 2 બજારમાં આપણે લોકોને રહેવાનું. હું એમાં જાણવું જોઈએ, હું એમાં ના જાણીએ તો આ શાંતિ છે થાય નહીં, કારણ કે ચીટિંગ છે ત્યાં સુધી. કારણ કે હું રૂપાંગ શું કહ્યું? ગૌરાંગ નાણાવટી, ગૌરાંગ નાણાવટી, ગોરાંગ ગોરાંગ, હું ગોરાંગ છું ને. ધેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટ્રોંગ બિલીફ. તમે જે છો એ રાઈટ બિલીફ તને નથી, તમે છો એ જાણતા નથી, ખરેખર રિયલાઇઝ નથી કર્યું, અને નથી રિયલાઇઝ થયું તે જે તેને માનો છો કે હું છું ગોરાંગ. દેટ ઇઝ ધ ફર્સ્ટ રોંગ બિલીફ બેસિકલી છે. તમારું નામ ગોરાંગ છે નહીં કે તમે ગોરાંગ છો, શું કહ્યું? પછી છે તે બીજી રોંગ બિલીફ બેઠી, આ ભાઈ નો ધણી છે. ત્રીજી રોંગ બિલીફ, આ છોકરા બાપો છે. પણ કોણ પેલો રિયલાઇઝ કર્યા વગર બધું કરો છો? તમે રિયલાઇઝ કરશો તો કોણ બાપ છે ને ભાઈ છે તે તમે સમજી શકશો. કઈ આત્મા કોઈનો બાપ હોય? તમે તો આત્મા છો, તો હોય ને. એટલે આ બધું રિયલાઇઝ કરવાનું છે. એટલે આવી કેટલી મામો થાય, માર કાકો થાય, ભાઈ થયો, આમ થયું, તેમ કેટલી રોંગ બિલીફ બેઠી છે. હવે આ રોંગ બિલીફ ફ્રેક્ચર કરીએ, પછી રાઈટ બિલીફ બેસાડીએ કે હું કોણ છું એવું ભાન કરાવડાવીએ, એટલે બિલીફ બેસવી જોઈએ ને. એને સમ્યક દર્શન કહ્યું આપણા લોકોએ. શું કહ્યું? રાઈટ બિલીફ ને સમ્યક દર્શન કહ્યું. એ સમ્યક દર્શન થાય ત્યારે દાડો વારે માસ નો. શું કહ્યું? પ્રશ્ન કહું એક. તમે જે કહો છો એ બધું બરોબર છે, પણ દુનિયામાં રહેતો માણસ જ આપણે એમ માનીએ કે જો દેવોને ઓળખવા માટે આપણે દેવોને જુદા નામ આપીએ છીએ. આ કૃષ્ણ છે રામ, તો આપણે તો માનવ છીએ, તો આ દેહને ઓળખવા નામ તો જોઈએ ને. રામ તો વગર ચાલે ને, એ તો કૃષ્ણ ભગવાન નામ કૃષ્ણ હતું ને. આપણને જો એમ આજે મારા બાબા ને હું એમ ના કહું કે આ મુરલી વાળા છે, એમને કૃષ્ણ કહેવાય, તો એ સમજે નહીં ને. નહીં, નામ ઓળખવા માટે નામ જોઈએ. ઓળખવા માટે નામ, ઓળખવા માટે જાતિ, ઓળખવા માટે ડિગ્રી, બધું લફરા કરો, પણ ઓળખવા માટે વધુ ના હોય. પણ આજે જો એમનું ગૌરાંગભાઈ નામ ના હોય તો દેહ નું નામ છે એ તો આપણે જાણીએ છીએ. આત્મા તો એક જ છે, આત્મા તો ઈશ્વરમાં લીન છે, તો નામ તો જોઈએ ને. પણ ઓળખવા માટે, ઓળખવા માટે, એટલે આપણું જે નામ આપ્યું મા બાપે, ઓળખવાની ચીજ હોય, ઓળખવાની ચીજ હોય. તો આગળ કહીએ કે ભાઈ ગૌરાંગ ભાઈ અપમાન કરે તો તમને એ ટપાલ તમે સ્વીકાર ના કરો. શું કહ્યું? તમારી ટપાલ તમે સ્વીકારો, ગૌરાંગ ની ટપાલ ગૌરાંગ સ્વીકારે. એટલે અપમાન થાય ત્યારે તમે ગૌરાંગ ને કહો કે ભાઈ કઈ તમારો દોષ છે તારે કેતા હશે, અને નહીં દોષ હોય તો એ એમનું એમનું ફળ ભોગવશે. શું આપણે એમને કહી શકીએ ને? આ તો કેતા પેલા મયા ત્યારે હું વાળી દે, નહી તો મોડું તો બગડી જાય છે. પણ ઈશ્વરે પછી આટલી બધી સૃષ્ટિ આવી કેમ કરી કોમ્પ્લેક્સ? આપણે એમ માનીએ આપણે સારા થવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ સામેનો છેડો સારો હોય તો એક્શન નું રિએક્શન એવું મળે ને. એટલે આપણે ગમે તેટલા સારા થઈએ, પ્રયત્ન કરીએ, પણ સામે વાળું વ્યક્તિ કે સામે વાળો સમાજ સારો હોય, મિરર ની જેમ છે ને, રિફ્લેક્શન તો આવે જ ને. લાકુ હા, તારે ડિટેલ્સ માં જાણવું છે કે એના ખરેખર એક્ઝેક્ટલી શું છે જાણવું છે? ડિટેલ્સ માં જાણવું છે કે એક્ઝેક્ટલી શું છે જાણવું છે? કોઈ જીવ નો તમારા તે દોષ છે નહી, જે દોષ છે તમારા દોષ છે એ નિમિત્તો છે. શું છે? એટલે આ વર્લ્ડ માં કોઈ દોષિત છે જ નહી. વર્લ્ડ જયારે નિર્દોષ દેખાશે ત્યારે તમે મૂળ સ્ટેજ ઉપર આવશો. મને આખું વર્લ્ડ નિર્દોષ દેખાય, મને ગાળો ભળે મારે તોય પણ નિર્દોષ દેખાય. પણ તમે જે સ્થિતિએ પહોંચ્યા છો એ સ્થિતિએ દરેક પહોંચી નહીં ને. દરેક ને એવું કહેતો નહીં, પણ એટલી શ્રદ્ધા તો બેસી જાય ને આપણે કે આવું છે. પછી બને કે ના બને છે એ તમારી નબળી ઉપર આધાર રાખે છે. પણ આમ તેવું જાણી લીધું હોય તો આપણને ખરેખર પેલો બહુ ગુનેગાર ન જ લાગે ને. તને સમજ પડે ને? એટલે આ જગત ને તમારે જાળી રાખવું છે કે આ જગત માં કોઈ ગુનેગાર નથી. જે ગુનેગાર છે મારા ગુના લીધે આમાં નિમિત્ત બને છે. શું? આ મોટા મોટું આ જેમ છે તેમ ફેક્ટ રસ્તું કહું છું. અને જે આ લોકો નું ગુના દેખાય છે એ જ ભ્રાંતિ છે. શું છે? ભ્રાંતિ. એટલે મને આ જગત માં કોઈ મને મને મને છે ગુનેગાર દેખાયો નહીં. પછી લોકો મારી પર એટ્રેક્શન થાય કે મારી પર ચીડ ચડે? ગુનેગાર દેખાય તો તમે ગુનેગાર જોવો તમને ચીડ ચડે, પણ તને તો આમાં એટ્રેક્શન થાય. શું કહ્યું ને? અને વાણી કેવી હોય? વાણી વર્તન વિનય બધું મનનું હરણ કરી રહ્યું હોય. કેવું હોય? કારણ કે કોઈ પ્રત્યે જેના કિંચિત માત્ર દોષ છે. શું કહ્યું? પોતાની જાતના જ દોષ છે આ બધું. અને આ બધું ઊંધું જોયું તેથી આ બધું થઈ વર્ગ્યું. બધું આ બધા સ્ત્રી પુરુષ છોકરા મળ્યા એ તો આપણા આપણા કર્મ ખપાવવા માટે, કર્મ બંધાયેલા કર્મ ને છોડવા માટે છે. એ ફેક્ટ વસ્તુ નથી પણ વ્યવહાર છે. વ્યવહાર જુઠ્ઠો નથી. ભગતો ના આવી જાય એ ચાલે નહીં. આ ભગતો છોડીને જતા એ તો હું આ ભાગેડું વ્યક્તિ કે એસ્કેપ કરવાનો રસ્તો શું એ રસ્તો કરેક્ટ નહીં. વહુ ઘરે વળતી હોય પણ પેલા ટોલ્સ્ટોય ને બધા ઠેર સુધી રહ્યા હતા ને તારે હા એવું રહેવું છે. વળતી હોય એનો હિસાબ તો ચૂકતે કરવો જોઈએ ને, હિસાબ ચૂકતે કરવો જોઈએ. કબીર સાહેબ ની પાસે કબીર સાહેબ તો જણ પહેરેલા હતા ને છોકરી એક છોકરો તમારા તો એક છોકરી હતી હવે ને, પણ એમની પાસે એક શિષ્ય આવ્યો તે રોજ પૂછપુછ કરે સાહેબ મારી ઉંમર થી આવે હું અત્યાર સુધી તો પાંચ વર્ષ તમારી સેવા કરી પણ હવે મારી ઉંમર થી બધા આજુબાજુ વાળા કે તું પહેરી જા નહીં તો પછી કન્યા નહીં મળે તને એકવી વર્ષ થયા હતી ચાલો મારું શું કરવું કે છે તમે કહો એ કરું તા તો કઈ જવાબ આપે નહીં તો પેલો થાકીને પછી પાછો જતો રે બિચારો એમ કરતા કરતા બે વર્ષ થઈ ગયો એટલે પેલા લોકો આજુબાજુ ટોક ટોક કરે એટલે હું પચીસ વર્ષ પછી તને કોઈ કન્યા આપશે જ નહીં મારે ભણવું હતા મને બે જાજુ એટલે પેલો શ્રી ચરણ કહ્યો કે આ તો ગુરુ પણ આ કે ના એનો ખુલાસો લઈને જાવ ઉઠવું જ નહીં ને તો આગળ કબીર સાહેબ તો એમને શું આ ઝૂંપડી હતી ઝૂંપડી બાંબુ ને એની બધી બનાવેલી એને મેં રહેવાનું બહાર છતે એક ઝાડ હતું એ ઝાડની નીચે છતે પેલી તારા પેલી એ કરે છે ને આપડે કપડા વાળે છે કપડા વાળે છે ને પેલા વણકરો તે પોતે વણકર હતા તો આમ બેસીને વણકર કર્યા કરતા હતા દોરે દાડે તે પેલો શિષ્ય તો આવીને બેઠો બાર બપોર ના હાડા ત્યાં થયેલા શિષ્ય આવીને બેઠો આપતો આપતો મારું નિકાલ કરી નાખો આજ આ છેલ્લે દાડો છે અને તમે આ કે નાખો તમે નાખો તો ફરી નહીં પડ્યું કે છે પહેણી છે જ નહીં અને આંકો તો મને હું જ પડ્યા તમે કઈ બોલો કે છે એ તો આ સમજી ગયા કે અરે આવી ગયેલો છે એટલે એને રસ્તો કરો એટલે કબીર સાહેબે શું કર્યું મોડે બોલ્યા તો નહીં પણ એવું બોલ્યા આમ ઘરે દાડો હોય એને બહાર તારાકો ચાલતી હોય એ બધી અને બોલ્યા બીબી હે દીદી બુમ મારી દીદી કે શું કામ છે તકે દીવો લાવો કે છે ખડ્યો એટલે બીબી સમજ્યા મારે ધોળો દાડો છે ને બીબી ખડ્યો માગે છે પણ કઈ કહેશે કે છે સમજ ને એક કર્યો નહી બે હાથમાં બે લઈ ગયા બે લઈ જઈને એમને આમ આમ કરતા હતા ને એની પાસે જઈને ઉભો રહ્યા આમ તો પેલા તો ચલો છોકરો પૂછપુછ કરે એ એમનું એમનું કરે મારું કઈ બોલતા નથી એટલે પછી છોકરે એટલે પછી આ બીબી બીબી ના પછી આમ તમે આવ્યા છો ઓહો દીવા રહી ને ટેક જાઓ પાછો હવે થોડી વાર પાઇક કલાક ઉભો રાખ્યો એનું પછી જાઓ પાછો કે છે પેલો પૂછપુછ કરી સાહેબ પણ મને કહો રે મને આ બધી વાત એનું મારે ત્યાં કે મેં તને કહ્યું નહીં ત્યાં ના તમે ભૂલી ગયા નહીં કહ્યું બોલ્યા કે છે ત્યાં મેં તને કહ્યું ને ત્યાં શું કહ્યું ત્યાં આજે બીબી આવ્યો બીબીને મેં કહ્યું કે કડીઓ લાવો તો ધોળે દાડે એ બીબી જો એવી લાવે એવી હોય તો પાણી છે શું ને તો એક કડીઓ લાવવાનું કેમ છે તો વાંધા ફૂટલા છે તારી વાંધા ફૂટી જાય પડી આવડી આવડી ચપોડે પણ આ તો આવી મને પાણી છે કે છે શું કે છે પણ એમાંથી થોડું ઓછું બધું કરીને બાત કરીને મૂકીએ તો આપડે સારી છે એમ કહીએ નઈ થોડું બાત કરીને મૂકવા વાંધો છે કઈ આપડે કઈ ઓછા રામ જેવા હોય છે દિલીપ એ સીતા જેવી ના આપડે કઈ રામ જેવા હોય છે ત્યાર પછી થોડું બાત મૂકી દેવું પડે પરમાણુ નું સમજાવતા હતા ને, તમે જે પરમાણુ ની ને અણુ ની વાતો કરતા હતા ને, તો અમે નાના હતા તો અમને સ્કૂલ માં એવું કે સૂક્ષ્મ અણુ એટલે માનવ અને પરમ અણુ એટલે ઈશ્વર. પરમાણુ પરમ મતલબ મોટા, પરમાણુ એટલે ઈશ્વર અને સૂક્ષ્મ અણુ એટલે માનવ. પરમાણુ એટલે મોટા, પરમ અણુ એટલે ઈશ્વર પરમાત્મા અને સૂક્ષ્મ અણુ એટલે નાનો મીન્સ આપણે માનવ. એટલે સૂક્ષ્મ અણુ જયારે ભેગા થાય અને જયારે તમારું તાદાત્મ્ય એટલે એકબીજાની સાથે તમારું એ થાય તો બધા પરનો શબ્દ નો અર્થ હતો એવું છે. અણુ ને પરમ કરવામાં આવે શું તારે નાના નાની ચીજ હોય પરમ મૂકે તો, જો અણુ એકલું રાખે તો નાના નાની ચીજ નથી, એમ જો પરમ નો વિશેષણ લગાડે તારે નાના નાની ચીજ હોય, અને મોટી વસ્તુ ને પરમ લગાડે ત્યારે મોટા મોટી વસ્તુ હોય. પરમ નો ઉપયોગ કરવો છે બધવાનો, સમજે ને? પરમ અણુ, અણુ મો પણ નાના નાનું પરમ, શું ને? એટલે આ સમજવા જેવું છે બધું. આ ટાઈમ નો, ટાઈમ નો આપણે જે પળ મૂકીએ છીએ ને પળ, એ વિભાજ્ય છે. એટલે અવિભાજ્ય છે, એને સમય કે છે. સમય એ સમય વિભાજ્ય નથી. છેલ્લા કેટલા સમય ભેગા થાય ત્યારે એક પળ થાય, અને એવી હાર્ડ પળ હોય ત્યારે એક મિનિટ થાય, એવી હાર્ડ મિનિટ હોય ત્યારે એક કલાક થાય. તે બધા વ્યવહારિક કલાક, હા, ખરો ખરો ખરો સમય નો આ વ્યવહારમાં સમજવા માંડે. ખરા સમય ને તો આવું 12 વાગ્યા 1 વાગ્યા એવું થયા જ ને. આ તો આપણે ઓળખવા માટે સંસાર કરવા માટે 12 વાગ્યા કોટો ઘડિયા શોધખોળ કરીને સૂર્યનારાયણ ઉપર આવે ને 12 વાગ્યા કેવું, એ આપણે ગોઠવણી. બાકી સમય એટલે સમય છે. અને આ સ્પેસ હું આ વાત કરું છું, એક જ ટાઈમ બધા સરખું સાંભળે છે. બધા મોડો કેમ ફેરફાર? તકે બધાને સ્પેસ ફેરફાર છે. સ્પેસ જો ફેરફાર ના હોત તો મોડા બધા હરખો હોત, શું ને? એટલે સ્પેસ ફેરફાર છે. નહી તો શું થાય, સિનેમા બારી કરે ચડે જ નહીં, ચડી નહીં ચડે મારી મુશ્કેલી મૂકે છે. કેવું છે ગોઠવેલી દુનિયા છે, કોઈ રચેલી નથી, રચ્યા વગર થયેલી છે. તો એક નેચરલ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ નું એક નેચરલ મોટું આપણે કોમ્પ્યુટર હોય ને એવું છે, એની વહી ફીડ તરીકે તમારા જે ભાવ છે ને, ભાવ તે ભાવ એની અંદર દાખલ થાય છે. આ તમારો કર્મ દાખલ છે ને, કર્મ તો જે થઈ ગયો વાંખે દેખાય નહીં બધો, એ તો બધા વગાઈ જવાનો, સમજે ને? પણ ભાવ એ છે તમે દાખલ થાય છે, અને તે કોજિટ રૂપે દાખલ થાય છે, અને પછી એનું ફળ આપવા માટે ઇફેક્ટ રૂપે એ છે તે, જેમ આ કોમ્પ્યુટર ફળ આપે છે ને, જવાબ આપે છે ને, એ જવાબ ઇફેક્ટ કહેવાય, અને પેલું કોજિટ કહેવાય, સમજે ને? તે આ જવાબ ઇફેક્ટ રૂપે આપે છે, એ ઇફેક્ટ આપણા સંસારની છે. શું છે? હવે ભગવાન ભગવાન કહી, ભગવાન આપણે વિજ્ઞાન ચાલી રહી છે, ભગવાન તો જ્ઞાતા દર્શન છે, એમની હાજરી એ ના હોય તો થાય નહીં. દાદા થઈ ગયો થાય ને, હેલો દાદા. જવાબ ને ખરાબ લાગે ભાઈ નું પૂછવું છે કે દાદા જે જ્ઞાન આપે છે તેમાં શું કરવાનું હોય છે, શું આપે બે ભેગું થાય નહી પછી દહી દહીં છે ને એનો વલોઈ ને પછી મખર ગાળી દઈએ, મખર ગાળી પછી છાશમાં રાખી પેલો વલો કહીએ પણ મખર ને છાશ કરી ભેગી ના થાય ને વિજ્ઞાન છે એટલે બધું એનું પાપ ને ભસ્મીભૂત કરી નાખે કલાકમાં અને તેના જ પાપ ભસ્મીભૂત થાય, જ્ઞાન જ નથી તેના જ હવાર માં તમે નિરંતર જાગૃતિ નિરંતર એક જાગૃતિ ના કે ઊંઘા છે એનો કે આ ભવ નો આ ભવ ને માટે ચિંતા કે આખો દાવ કયા કરે પણ પરભવ જવા દેવાનું તો ચિંતા કરતો ઘણી કાળજી લેતો નથી, આ તો તું લઈને આવ્યો છે એમાં શું કરતો દર દર કરે, આ તો દરેલું છે એને ફરી દેવાનું લોટ ઉડતો છે ઉડાડી મળે અને પાછું કેસ મેં દળ્યું એટલે વાત મળે છે એટલે આ ભાવ માં જે મળે છે એ તમારી ભાઈ ના દેવરાજ આત્મા તો બધી કર્મ થાય કરતા હોય તો આથી કર્મ થાય કરતા જ હોય શું ભાન છે ક્યાંથી કર્મ થાય ખરી રીતે કરતા કોઈ છે નહીં જે કરતા કોઈ કરતા હું આ કરું છું તે જ્ઞાન છે બધી નબળી મુક્ત થવું છે ભાવ કરવાનો હું કોણ છું જાણવાનો એ બધું આવી ગયું મન ના બધા વિકારો દૂર થઈ જાય પછી ભાઈ પૂછે છે કે મન ના બધા વિકારો બધા દૂર થઈ જાય મન વસ થઈ જાય વિકારો દૂર થઈ જાય એટલા ને વસ થઈ જાય ઇન્ડિયા થી આવે અમે બધા ફોલોઅર પછી આવ્યા હોય અને આ પાર્લામેન્ટ આગળ જે ઉભા રહે વોશિંગ્ટનમાં હું કોઈ બધા સુઈ જાવ પથ્થર પછી સતત છે નથી ઉભા અમે બોલો છે મને વિકારી પાંચી મામે પછી ગમે તે કલેક્ટર હોય કે વડોપ્રધાન હોય પણ આમ આજ્ઞા કરતા ની સાથે બે કલાકમાં એવું કઈ જ્ઞાન આપે ને મન ના વિકારો દૂર થઈ જાય તો શાસ્ત્રોમાં સાધના નું આટલી ઇમ્પોર્ટન્સ તમારે આપે છે. ભાઈ પૂછે છે કે દાદા જે બે કલાકમાં જે જ્ઞાન આપે છે અને મન વિચાર કરતું બંધ થઈ જાય તો શાસ્ત્રોમાં જે સાધના કરવા માટે લખ્યું છે એ બધી રસ્તો છે એ ક્રમિક માર્ગ છે ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ એ સાધના માર્ગ કહેવાય પગથિયે પગથિયે જવાનો માર્ગ. શંકરાચાર્ય એવું કે છે કે ભાઈ જ્ઞાન મેળવવા માટે પણ પાત્ર સાધના થી ચોખ્ખું કરવું જોઈએ, તો જ્ઞાન મળે, નહીં તો. શંકરાચાર્ય કહ્યું છે કે જ્ઞાન મેળવવા માટે પાત્ર ને ચોખ્ખું કરવું જોઈએ, સાધના થી ચોખ્ખું ફિટ કરવું, પાત્ર ને પણ ચોખ્ખું કરવું પડે જ્ઞાન મેળવવા માટે. પાત્ર કોને કેવું એ મોટી લેવી છે. પાત્ર કમિક માર્ગ ના જ્ઞાની એટલે અમુક ભાગ જ એને ત્યાગ કરવો પડે. જયારે જ્ઞાન કરવું પડે કે જયારે ત્યાગ અત્યાગ હોય ને, જે ત્યાગ અત્યાગ કશું કરવા ન હોય, અમારે પોતા પણ જ ના હોય, પોતા પણ એટલે અમને અમે કહીએ છીએ પણ કરો એવું ના હોય, એ અમને લઈ જાય. હા અમને જવા લઈ જાય કરજો, હવે એમ લાગે કે આમ નહીં જવાનું, એટલે આ એવા જ્ઞાની પુરુષ ચાહે જ એ ભેગા થાય હોય ને, વર્લ્ડ માં હોતા નથી, કોઈ વખતે હોતા નથી, કારણ કે અક્રમ વિજ્ઞાન છે એટલે લિફ્ટ માર્ગી છે. મળી જાય શું છે દાદા વિજ્ઞાન કેવું શું છે. ભાઈ પૂછ્યું છે કે દાદા ને જ્ઞાન ક્યાં આગળ થયું, કેવી રીતે થયું. દિલીપભાઈ હા આપણું ગામ છે ને એના સ્ટેશન ઉપર, સુરતના સ્ટેશન ઉપર જ્ઞાન ત્યાં બેઠા હતા હડપ માં મામડા ઉપર, સોનગઢ થી ગાડી આવી ત્યાંથી બેઠા હતા, તો હડપ છે એમ ના શરૂ થઈ ગયું એક કલાક ત્યાં બધું જોઈ લીધું, બધું બધું જોઈ લીધા, બ્રહ્માંડ શું ભગવાન શું બધું, જયારે કોણ ચલાવે છે એ શાસ્ત્રો માં હોય એ બધું જોઈ લીધું. એટલે તો જાઉં ત્યાં, જો હજી શબ્દ માં લખાય તો હજી બીજી આગળ ની ભાષા લખાઈ નથી, મનમાં વિચારો આવ્યા કે તમે જે જોયું એ કઈ રીતે જોયું, મનમાં વિચાર આવ્યા કે શું થયું, જે તમને દર્શન થયું એ મનમાં વિચાર આવ્યા કે મન બદલાવાય નહી, મન તો સ્થૂળ વસ્તુ છે, મન તો એ સદે ફિઝિકલ વસ્તુ છે. રિયલાઈઝ કેવી રીતે થયું બે પ્રકારના મન, એક મન ચાર્જ કરતું અને એક મન વિચાર કરતું એ ફિઝિકલ મન છે. વિચાર કરતા તમે જીતવા માંગો છો ને, એ હવે જ્ઞાન આપીએ ને સાત રસ થઈ જાય, જ્ઞાન એ કઈ રસ થાય, પાણી આમ દોરીએ આપણે ત્યારે કઈ બોંધો એટલે આ બોંધો પણ બંધાય, ઘડો મૂકીએ તો બંધાય, બધા જ્ઞાન તમે ઘરે મૂકી એવા જ્ઞાની કઈ વસ્તુ કોઈ વખતે મન વસ ના થાય. ઘણી વાર સંત મહાત્મા આવે, અહીંયા બે વીક પહેલા સંત મોરારી બાપુ આવેલા, એ કહેવા કે યુનો આ જમાનાની અંદર જ્ઞાન કરતા ભક્તિ નો માર્ગ બહુ સહેલો પડે. તો કોણ સાચું અને કેવી રીતે? અહીંયા બે એક અઠવાડિયા મોરારી બાપુ આવ્યા હતા, મોરારી બાપુ સંત. તો એમણે કહ્યું કે જ્ઞાન જ્ઞાન કરતા ભક્તિ સારી આ કાળમાં સરળ છે અને જ્ઞાન મળવું મુશ્કેલ છે. આ જમાના ની અંદર આ સમયે જ્ઞાન મેળવવું મુશ્કેલ છે. તમે એમાં સાચું કહ્યું, ભક્તિ કરે ને રામ રામ રામ રામ બધા કર્યા કરે છે ને, પણ એ તો લપસી ના જાય એટલા સારું લોકો કે છે. શું કરે સારું કે જે જગ્યા હોય રામ કરે ના થઈ જાય, એ જો રામ રામ કરવા નાખે તો લોક છે તે રમી રમવા જતા રહે. એટલા હાર કે એમાં કશું કરતા નથી, પદ્ધતિ કોઈ જગ્યો નથી. આ તો ઉતરી ના જાય એટલા હાર દવા બતાવી ને. રામ રામે કેટલા હતા સુધી બચ્યો મારું કહેવાનું છે. તમે ખીટી ખીટી કહો ને, ખીટી ખીટી બોલ્યા કરો રામ રામ કરતા બધા ફાયદો કરે. આપે એટલે અહી કૃષ્ણ છે, કૃષ્ણ આવે મારી ભગવાન કશું આવે નહીં આવી હોય તો તમે સમજ પડે ને. અને બીજું એ કે આ દવા, આ દવાનો ટાઈમિંગ હોય છે ને, આટલા વર્ષ પછી આટલા વખત દવા નહીં કામની, આ દવા કામની નહીં. આ તો લોકો બેભાવ લોકો ભટક ભટક ના, આથી દવા અમારા દેવા પણ પડી પડે જતો એક જ દવા રોમ ને ખીટી ખીટી કહું છું કામ નહીં. ગીતા ઉપનિષદ ભણવાની કે જરૂર નહીં કરવાની કે આનો અર્થ એવો થયો કે ગીતા કે ઉપનિષદો ભણવાની જરૂર નહીં. જે હાથમાં આવે એ બધું ભણો, તો ભણીને તમારો ટાઈમ ભગે એને એટલું જ તમારે લક્ષી ના પડે, એટલે લક્ષી ના પડે એટલું ભણીને તમે ગીતા તમે શું સમજો? ગીતા પોતાની જાતને સમજતી નથી હું કોણ છું તે, તો તમે શું સમજ્યા? આ તો તમે તમારે વેસ્ટ ઓફ ટાઈમ, તમારે લક્ષી ના પડે એટલા માટે બધા સાધનો મૂક્યા છે અને બુદ્ધિ ખીલવવાનો સાધનો છે. આ શું છે? બુદ્ધિ ડેવલપ કરવાનો સાધનો છે. બુદ્ધિ વિકલ્પી થાય, નિર્વિકલ્પ થવું છે ને વિકલ્પી વધારે કરે. શું કરે? શાસ્ત્રો ભણવાથી વિકલ્પી વધારે થાય, શાસ્ત્રો ભણવાથી બુદ્ધિ વિકલ્પી વધારે થાય. હા વધારે બધા શાસ્ત્રો વાંચવાથી વિકલ્પી થાય. શાસ્ત્રો જળ છે, શું છે? એ ચેતન નથી, સ્થૂળ છે. પણ જ્ઞાની પુરુષ શીખવે. હા પણ એ બધી જરૂર છે. આનો અર્થ એવો ના માનતા કે આ તો બહુ જરૂર છે આપણા લોકોને, સમજો ને. પણ આ તો કઈ દ્રષ્ટિ કહું છું કે તમારે જો છેલ્લાથી છે ને પહોંચ્યું આ નથી જરૂર, તમારે અહીં ફરવું હોય તો એ બહુ બહુ જરૂરિયાત છે. શું છે મને સમજાવવાની ફરવું હોય તો આવતા હોય તો બહુ જરૂરિયાત છે એમ કહું. મોક્ષ હોય નઈ, મોક્ષ ઘટાડો થયો નહીં ગજાડે છે. આ શાસ્ત્રો નહીં, શાસ્ત્રો તો છે કેટલા બાર અણી બોલી શકાય એ વસ્તુ છે. ચાર અણી બોલાય જેટલી બોલી હોય એટલી બોલી શકાય એટલું જ બહાર પડ્યું છે. એમાં જ્ઞાન હોય આખું, તમે સમજો વિચાર. આ તમને હું કોઈ વસ્તુ આપું, તમારા ભોળા મૂકું, તમે કહો કે આગળ કરી છે.